ઉત્પન્ન થયું, વિનાશ નહીં, નહીં વિનાશ જ થઈ જાય, એક ઉત્પન્ન થયું વિનાશ જ થઈ જાય, પર્યાય વિનાશી થઈ જાય, ઉત્પન્ન થયું ધ્રુવ રહ્યું વિનાશ. અને સનાતન વસ્તુ સનાતન છે, શું છે એને કોઈ કશું કરવાનું. તમે ઓલ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, શું કહે, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, રિલેટિવ, રિલેટિવ, ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમાનન્ટ, ઇઝ મેર પડે. એટલે સ્વભાવ છે આત્માનો, એ આત્મા એટલે આત્માનો સ્વભાવ છે, શું અહંકાર રહિતતા એ આત્માનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે, આત્માનો વિભાવ અહંકાર, આત્માથી જે કઈ વિપરીત છે બધો વિભાવ, આત્માથી બીજું જે કઈ તમામ વિભાવ, વિભાવ બધું વિભાવ નું ફળ એ બધું, શું બધું ને તે બધું વિનાશી પાસે, દેહ ને ભેળું કરેલું ગમે એટલું ભેળું, દેહ ને પોતાનો કરવા જાય ને તો થાય નહીં કોઈ દળે. તો બાપા એના પછી એક તો સાબિત થાય કે વિભાવ અને આ બે નું સંયોજન આ માણસ છે જ નહીં, તો આત્મા બંધન આવે તો કે વિભાવ નો હતો. એટલે એનો અર્થ એવો કે વિભાવ નું સંયોજન છે જ, જો વિભાવ ના હોત તો આત્મા બંધન માં આવત કેમ, વિભાવ વગર પોતાનું પ્રાગટ્ય ક્યાં કરી, વિભાવ આથી જ આ જગત ઉભું થયું, શું કહ્યું, વિભાવ એ બીજી કશી વસ્તુ નથી, આ લોકો સમજે એવું નથી, લોકો તો જુદી જાત નું સમજે વિભાવ, એટલે વિરુદ્ધ ભાવ ઉત્પન્ન થયો કે આત્મા ને, શું કે છે, એમ નહીં જુદું જ છે તે આત્માથી જુદું, આત્માથી સેપરેટ થયો ને વિભાવ, એટલે વિભાવ એટલે વિરુદ્ધ ભાવ સમજે છે આખું જગત બધા, વિભાવ એટલે આત્મા નો વિભાવ થયો, સ્વભાવ માંથી નથી ને વિભાવ થયો, વિભાવ વિરુદ્ધ ભાવ થયો, તો વિરુદ્ધ ભાવ ને સ્વભાવ બે સાથે રહેનારા ગુણ છે, શું છે, પણ એ છતે એવું નથી, આ વિરુદ્ધ ભાવ નથી, આ વિશેષ ભાવ છે, શું છે, વિશેષ ભાવ, વિભાવ એટલે વિશેષ ભાવ, એટલે બે વસ્તુ જોડે મૂકે તો વસ્તુઓ પોતપોતાના ગુણધર્મ ને છોડતી નથી, અને બીજો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે, શું થાય, પોતાના ગુણધર્મ રહીને વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે, એ વ્યતિરેક ગુણ વિભાવ થી થાય, એમનામ જ વિભાવ, એ જ વિશેષ ગુણ, શું કહ્યું, વ્યતિરેક ગુણ શોધમાન માં આવેલો ઉભા થઈ જાય છે, એક બાજુ આત્મા નજીક માં જડ એટલે પરમાણુ આત્મા જોડે આવ્યા, કે એટલે કહું દાદા જેમ આપણે કીધું ને કે ઉત્પત્તિ સ્થિતિ ને લય, પણ જે અનાદિ છે અનુજ એની અંદર ઘટના ઘટ્યા કરે છે ને ઉત્પત્તિ સ્થિતિ ને લય, જેમ આપણે ના કીધું કે પ્રલય વિશ્વ તો છે જ રહેવાનું પ્રલય, એમ આ ઉત્પત્તિ સ્થિતિ ને લય એક અનાદિ ખરું ને સાથે, આ ઉત્પત્તિ સ્થિતિ અને લય એ અનાદિ થી સાથે ખરું ને, એટલે બે આના અનાદિ તત્વ કેવાય ને આત્મા ને આ બે છે, બીજું કયું છે નહી, એટલે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા ક્રોધ માન માં આવેલો, એનાથી અહંકાર ઉભો થયો માન માંથી, શું કહ્યું દાદા, ફરીથી આવું ઘટના નહીં ઘટે એની શી ખાતરી, આ એક ફરી જો આવું થયું છે તો ફરીથી નહીં ઘટે એની શી ખાતરી, એ કે છે એક ફેર આવું થયું છે તો હવે ફરીથી આવી ઘટના નહીં ઘટે એની શી ખાતરી, શંકા છે થાય ના, એ શંકા એથી ઓળખા આપડે ખાતરી ગઈ આવે, શંકા રહેતું જાણું પછી બીજી ખાતરી શું ખબર, આ પેલા શંકા થયેલી ખરી, આ જો શંકા નું ફળ આવે તો આ પેલા શંકા થયેલી ખરી, એમ અમે નિશંક બનાવીએ છીએ, પછી ઘણી જણ શંકા કરે તો એને પાર ના આવે, અમે નિશંક બનાવીએ, કોઈ જાતની શંકા નહીં, કોઈ જાતની ભય નહીં, કોઈ જાતની ચિંતા નહીં, આદી નિશંક બન્યા પછી આપે તો કીધું કે અત્યારે કાઢો એટલે બોલી રહ્યા છીએ, નિશંક બન્યા પછી નહીં નીકળે તો ધન્ય ભાગ છે મારા, નિશંક થયા પછી ના નીકળે તો ધન ભાગ છે અમારા, ના કાઢવું જ નીકળે, જેની ઈચ્છા ખોતરી ને કાઢવું કઈ નાખે, ધણી નો કઈ ધણી છે, આપે કીધું ને કે અત્યારે કહો એમ, તમારે તો જે પ્રશ્નો પડે રજૂ કરીએ જ્યાં તો રજૂ કરવા તો ને ટેવ પણ હોય અને બધું બરાબર છે. આપડે કીધું એવું તમામ અવગુણ હોય બરાબર ને, પણ એ તો અહંકાર ના ને. તો અમે જો એને જુદા પડી જશું પછી ગબે કરે તો આપડે શું વાંધો છે? એમ કે છે કે આ શંકા ને આ બધું જે અમને ઉભું થાય છે એ કોને? અહંકાર ને જ નહીં. અમે જો એનાથી જુદા પડી ગયા પછી એ ગમે તે કરે તો પછી અમારે શું? ના પણ તમારે શું નહીં એવું તમે જો માનો નહીં કે મારે શું તો તમને અડે નહીં. પણ તું તમે પેલા પહેરી જાવ તો અડે. તો એક એનાથી પછી બીજું સાબિત થાય છે કે આત્મામાં આવું માનવું જાણવું ગણવું એવું છે એમ. એટલે એનાથી બીજી સાબિત થાય છે કે આત્મામાં આવું માનવું જાણવું એવું બધું થાય છે. તો પછી ના આ મારું ના એ જાણવું જ છે ને. એટલે આવું જાણવા પણ ખરું ને એમાં આત્મામાં? આત્મા જાણપણું જ છે, દર્શન પણ બે જ છે, બીજું કઈ છે. ચિંતવન ખરું એનામાં? ના ચિંતન. તો પછી એ નક્કી કરે કે મારા નથી એના વિભાવ છે, આ મારા નથી એ કોના ગુણ? ના એ કશે ને, એ તો ત્યાં આગળ પ્રજ્ઞાનામની શક્તિ છે તે કાર્ય કર્યા કરે. પ્રજ્ઞાનામની શક્તિ છે તે ચેતવે બેતવે બધું એ નહીં આ એ નહીં. તો પછી આ સંયોજન કેવી રીતે થયું? જો આ આત્માનો સ્વતંત્ર જ ગુણ છે આ, તો પછી આ સંયોજન અને આ બળતરા બધું થઈ રહ્યું છે કોને? આ સંયોજન થયું છે કોને? આ બળતરા ને આ બધું થયું છે કોને? જો આત્મામાં આવી રીતે જે જોવાપણું એ છે તો પછી એને જોવાપણું ગુણ ગુમાવ્યો કઈ રીતે? એ તમને થયું નથી પણ તમને માની લીધું ને એટલું બધું માની લીધું, એટલી સાયકોલોજી વેક થઈ ગઈ છે કે તે રૂપ થઈ ગયા છે. હાલે તો પણ આત્માને થયું છે ને આ માન્યું છે કોને? જે હું આત્મા તત્વ છું એને માન્યું છે આવું? એમ એમ કે છે કે આ માન્યું છે કોને? આત્મા તત્વ છે એને આવું માન્યું છે? આત્મા તત્વ. તો પછી આપ જે મને કહી રહ્યા છો એ કોણ? આમ મને તો એટ લાગે છે આજે કઈ બોલી રહ્યો છો, ગોટા મારી અંદર છે આ વિશેષ ગુણ ઉત્પન્ન થયો છે ને તે માની રહી. અને તમે વિશેષ ગુણ માં તમને તમારો તમારો સ્વભાવ માંથી છૂટી ગયા છો. એટલે આત્માનો સ્વભાવ છૂટવા પણ ખરું? હે એમાંથી એને છૂટવા પણ ખરું? આત્માનો સ્વભાવ આમાંથી છૂટવા પણ ખરું? તો એ ગુણ ખરો ને એનો આત્માનો છૂટવા પડવાનો ગુણ? આત્મા તેવો જ છે. તો પછી આ ગોટારો કેમ પ્રવર્તે છે? રોંગ બિલીફ જ છે ખાલી. કોને પણ બીજું કશું છૂટ્યું નથી. રોંગ બિલીફ કોને થઈ છે? એને જે ભોગવે છે તેને, જે રોંગ બિલીફ ભોગવે છે તેને. અથવા તો અમને ભોગવે છે ને અમે તમારી સામે હાજર છીએ. હવે આપે આમાંથી આત્મા નોખો પાડવાનો છે એવું છે. આ તો જયારે રોંગ બિલીફ છૂટી જાય એને ઇન્ટરેસ્ટ છે એટલા ભોગવે છે. રોંગ બિલીફ માં આ મારી વાઈફ થાય, આનો સસરો છું અને મામો છું, એ ઇન્ટરેસ્ટ પડે છે. બાબા આપણી બે બે વાત છે ને વિરોધાભાસી થઈ રહી છે બે. એક બાજુ આપ કહો નિત્ય હોય છો મુક્ત હતો, એક બાજુ કે તમે આવો અંદર અભ્યાસ કરો છો. શબ્દ બોલતો નહીં, આ શબ્દ પાપ લાગશે. જ્ઞાન પરિણામ નહીં પર વિરોધ શબ્દ બોલાય નહીં. દાદા પણ ખબર પડે ને, ભગવાન પણ ન બોલી શકે. તમને દોષ બેસે, તમારું જ્ઞાન થતું હશે. તમને શું સમજણ એ વિરોધાભાસ? આપ યથાર્થ પડે કહેતા હોય ભલે જતું રહે, હું એવું કઈ બોલ્યો નથી. આ તમને જે જ્ઞાન જોયું છે ને બહુ ડાયા થશે ને, બહુ ડાયા ઓવરવાઈઝ શું થાય? ઓવરવાઈઝ શું થાય? વિરોધાભાસ હોય જ્ઞાની પાસે જે કાયમ ના આવે વિરોધાભાસ? વિરોધાભાસ બે વાતમાં અમને બે વિરોધાભાસ દેખાય છે. વાત તમને પોતાને લાગે? હા એની વાત કરું છું ને. તમે પોતાને લાગે તમારી પોતાને એવું મન માનશો નહીં, તમને નુકસાન થશે. મને વાંધો નથી, મને તમે ગારો બોલો તો વાંધો નહીં. તમારા જ્ઞાન આપણા પર આક્ષેપ નથી કરી રહ્યો. નહીં આક્ષેપ તમે કરો તો મને વાંધો નહીં, પણ તમને નુકસાન થશે એવું તમને ચેતવું છું. આ શું કહું? બહુ ડરડાયા નહીં, બહુ ડરડાયા થશે નહીં, તમને નુકસાન થશે. બહુ સીધી રીતે એવું બધા વાઈજ રહ્યો ને જરા. શું આ બધા કઈ તમારા આ બધા ગાંડા છે? એની સાથે મેં ક્યાં કીધું બાપા એ વાત? સ્વરૂપ જાણવા માટે આયા હતા તેમાં આટલી બધી શું થતા માટે વિકલ્પ ચડ્યા છો? નિર્વિકલ્પી થવું છે, વિકલ્પ ચડ્યા છો? અમે તો અંદર પ્રશ્નો કરી રહ્યા છે આપને, આપણે અમારે તો જે પડ્યું છે રજૂ કરી રહ્યા છીએ અને જે છે નીકળી રહ્યું છે. કેટલું બધું તો આપકો સ્ટોપ થઈ જાય, બંધ થઈ જઈશું અમે. હા, અમે એવું કહીએ નહીં, તમારે તમારું બગાડશે, અમને ચેતવીએ તમે. તમારે જે જોઈતું છે તે બગડશે, તમારે જો બગાડવું હોય તો ચલો ચાલુ કરો. એ તો હું આ ચારસે વોટ પાવર કહી દઉં છું. આ જોજો ખતરો છે. જુઓ દાદા, કદાચ સત્યને મેળવવા 400-4000 નીકળે અને કદાચ આમાં અનંત જન્મ સુધીનું પાપ તૈયાર થતું હોય તો મને એનો ડકા કે મારો જે બેસ છે સત્ય માટેનો છે. અનંત ભયો અમારા પર નાખવામાં આવ્યા છે નરકના આ તેને, અમારે કદાચ વધારે હશે તો અમે એને સ્વીકાર કરી લઈશું. એમ કે છે કે સત્યને જાણવા માટે 400-4000 વોટ હોય તો એનો મને સ્વીકાર છે કે છે? એવું નહીં કર્યું. તમે તમારે જો આ તમારે જે જાણવું હતું એ જાણવું હોય તો તમને નુકસાનકારક છે, અને નહીં તો પછી તમારે ગમે એટલું બોલો ને. તમે જીતવાના છો, કારણ હું તો હારીને બેઠેલો છું. જીતવાની વાત જ નથી, આ જીતવાના બેઝ ઉપર આપણે વાત કરી રહ્યા નથી. આ માથાપોટ છે, તો બંધ કરી દઈએ આપણે. બંધ મારે કરવા છે ને, તમારે કવિયર કરો તો હું બંધ કરી દઉં. ટાઈમ બગાડે છે બધા, બેહી રહ્યા છે. આ તો બંધ કરી દઉં એમ, ટાઈમ બગાડતો હોય જોઈ. આ બધા બેહી રહ્યા છે, બધા મુશ્કેલી મુકાવે ને ત્યારે ના. મારું એવું કઈ પ્રયોજન નથી, આમાં કોઈનું અહિત થાય એવું મારું કોઈ ઈચ્છા છે નહીં. આત્મા જ જેની વાત કબૂલ કરે તો પછી વાત જ કે કદાચ એક હાર્ડ કેસ હોય આપણી પાસે તો. આ હાર્ડ કેસ સમજી લો ને, આ હાર્ડ કેસ આવે છે તમારી પાસે અત્યાર સુધીમાં. કેટલા બધા જરા વિચાર કરો, લોકોનો વિચાર નહીં કરો. પણ તમે અમને નોખા કે તો પછી પ્રશ્નો બટી જાય ને દાદા. અરે જાણ્યું હોય ઠોકર ના લાગે ને. પ્રકાશ એનું નામ કહેવાય, ઠોકર લાગે એમ નહીં દાદા. પણ અમને નોખા પાડશો પછી પ્રશ્ન દેવાનો જ નથી ને અમારી અંદર તો. નોખા પાડશો પછી પ્રશ્ન રહેવાનો જ નથી ને. તમે નોખા પાડશો પછી પ્રશ્ન રહેવાનો જ નથી ને. ના, પણ તે મારું કહેવાનું કે અત્યારે આ ટાઈમ બગાડશે. હા તો બંધ કરી દીધું મેં. આપડે તારું વાંચીએ તમે ઉદા રાજી ના રાખે તો આવું થઈ જાય, બધા રાજી ના રાખે તો આવું થઈ જાય. બધાને રાજી રાખવા જોઈએ. મને આનું છે કે આવું મન મને મજા આવે. સિદ્ધાર્થ હોય એટલે બઉ મોટી વસ્તુ લાગે. એટલે પચી એમને કઈ પચી તમે તમે ખાતે રાખો ને કોણો પાછા આ રીતે કઈ આપડે ગરીબ થઈ જવાનું નથી. મન જ કરી દઉં, મન કરી. એક બાજુ મન રાજા એ બધું બહુ મોટું, અને એક બાજુ અમુક સરપંચ કરે એ કે અને પાછું બહાર જમાડવાનો હોય તો પણ કેમ કે ઘટશે. અહીં જમાડ આપવાનું પછી હાલે એનું કારણ શું જમાડવા લાવા ભરવા દીધું. આદતો જોઈ લીધેલી બધી, મન ની આદતો જોઈ લીધી. અને પરમાત્મા આપે કોણ જોવાનું? કબ્રસ્તાન ઉપર મૂક્યા બરોબર જ્ઞાન નહી ને તે કઈ ઝંડક તો જોયે ને, ઝંડક તો જોઈએ. બાર ત્યાં માણસ અમારી કે છે, બાર તો માણસો આપડે લુકો. અરે તે જિંદગી પર સંભાળ સંભાળ કરે, હા પછી ગાગા કરે, સંભાળ ભર ની ગાગી જિંદગી ગાગા કરે, ગાગા કરે પાછું કાઢું અને ફરી પાછું ખાવું એમનો લાગો બરોબર. તો ઇન્ટરેસ્ટિંગ ગેમ છે, ઇન્ટરેસ્ટિંગ ગેમ લાગે. પણ આવા મન મોટા થયો ને તારે, મને એમ થાય કે ખેડાડે મારું નતું, આવું જ્ઞાની થયો, બોલું કેવડું મોટું મન છે કે માથું ના કહું એને આપવાનું. ના દાદા, હું એટલો ના નહીં કહેતો, આપડે ચાર પાંચ ના કરે, સારી પરિસ્થિતિ જરૂર નથી. આપવું છે ને પાછું ઓબલાઈ જેવું લાગે ને કે એમ લાગે. અરે વાત એ કરી પાછળ બીજો જ્ઞાન થી સમ્યક દર્શન થાય, બીજું જ્ઞાન આપે ત્યારે સમ્યક દર્શન થાય. બીજું જ્ઞાન એટલે બોધ બીજ, બોધ બીજ આત્મા શું છે તેનો બોધ કરવો, એનું નામ બીજ જ્ઞાન. ખાલી બોધ થી અનુભવ નહીં, ખાલી બોધ. તમારે સૌ આવ્યું ને અનુભવ નહી, આપડે તો અનુભવ થાય, આપડે તો અનુભવ થાય. આ તો બોધ ખાલી, કે આ તમે નહી, આ છો તમે. હા, જ્ઞાની પુરુષ ના કહેવાથી, જ્ઞાની પુરુષ ના કહેવાથી, જ્ઞાની પુરુષ ને ત્રણેકાર સત્ય હોય એ વાણી હોય, એટલે આ છે તમે, તમે આ નો એવું જયારે એક્ઝેક્ટલી બધું સમજાવી દે એટલે બીજું જ્ઞાન ઉત્પન્ન થયું. એમાંથી પછી તમારે એની પર પ્રતિથી બેસી જાય, એ પ્રતિથી વધતી જાય દર દર. પડી સમજ, એને જ બોધ બીજ કે છે આ લોકો. અને આપણું તો, આપણું તો તમને આ જે છે ને, આ સહાયક સંકેત છે કૃષ્ણ ભગવાન ના જેવું, એટલે તમને નિરંતર આત્માની છું એવું પ્રતિથી ના જાય. પ્રતિથી જાય છે કોઈ વખત? પ્રતિથી જતી રહેશે, લક્ષ જતું રહે, પ્રતિથી ના જાય. તમારું શું થાય છે? બંને રહે છે, લક્ષ પ્રતિથી બંને રહે છે. ના, લક્ષ તે કામ હોય ત્યારે જતું રહે, પણ પ્રતિ ના જાય. કૃષ્ણ ભગવાન જે પ્રતિ બેન કે છે કે હું શુદ્ધાત્મા છું, આપે જે અમને આપ્યું છે એ બીજું જ્ઞાન કહેવાય? ના, બીજું જ્ઞાન તો બહુ, બીજું જ્ઞાન તો શબ્દો રૂપે જ હોય. આ તો અનુભવ, આ તો ચિંતા જ ના થાય ને પછી. તમને ચિંતા થઈ ત્યાર પછી સફોકેશન થાય, ગુગરામણ થાય, પછી ચિંતા ના થાય. કારણ જાતે ભગવાન પ્રગટ થયા. બરોબર, જરા બરોબર રહેતું નથી નહી આ દુષ્યમ કાળ નો મોહ સપડાય વગર રહે ને. આ દુષ્યમ કાળ નો મોહ એક ઈચ્છા મરે ને બીજી ઉત્પન્ન થઈ જાય. એક ઈચ્છા મરે ને બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જ જાય. એક ઈચ્છા મરે અને બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જ જાય. ઈચ્છાઓનો હતો નથી, ઈચ્છા ઈચ્છા બધી હોય તો હતો. ઈચ્છા મારે કોણ ના પાડી? બધું ખાવ પીવો બધી ઈચ્છા નો હતો નથી. તમે ઈચ્છા ના પાડો છો કહો છો? ઈચ્છા કે ઉત્પન્ન થાય છે, સમજાયું નહીં તમને? ઈચ્છા તો ઉત્પન્ન થાય, ઈચ્છા નો ને ઈચ્છા નો કોઈ જંતુ. કારણ કે અક્રમ વિજ્ઞાન છે આ. આપ જ્ઞાન પામ્યા ના હોય તેને ઈચ્છા નો બંધો, બીજે જ્ઞાન વાળા ઈચ્છા નો બંધો. બીજે જ્ઞાન હોય તો ઈચ્છા નો બંધો આવે. બીજે જ્ઞાન હોય તેને ઈચ્છા નો બંધો આવે. આ તો અક્રમ વિજ્ઞાન. ઈચ્છા ઉડતી નિર્દ્ર છે. શું છે? ઈચ્છા થઈ નિર્દ્રા થાય. હા, જે જે પ્રકારની ઈચ્છા થાય છે, સારી ખોટી બધી પ્રકારની ઈચ્છાઓ નિર્દ્રા થાય. ઈચ્છા શું થાય છે? નહી તો નિર્દ્રા થયા વગર પડી રહે ને. અને સંવર પૂર્વક નિર્દ્રા, કર્મ બંધાય નહી, એક પણ કર્મ બંધાય નહી. અમારી આજ્ઞા પાળો એટલો જ. એક બે અવતાર નો હિસાબ બંધાય, બાકી હિસાબ કેમ? આ જ્ઞાન બરોબર કાચું પડી ગયું છે કઈ તમારે? તો પાકું કરવા એટલે જ ભેગા થયા, પાકું કરવા જ ભેગા થયા. આ મોહ બહાર વગર નો તો કેટલો મોહ નો વેપાર કર્યો? કઈ થોડો ઘણો મોહ નો વેપાર કર્યો, કઈ કમી ના રાખી. હવે આપણો દોષ નથી, પેલા ભેળો કરેલો જથ્થો છે આ. તે બહુ જાગ્રત રહેવું પડે. આ પાંચ આજ્ઞા અમારી બરોબર સખત પાડવામાં કશું હોય કદી. આ મોહે અડે ને તે મોહે ના અડે. શું ઈચ્છાઓનો હતો ને? તમે છોકરાને ભણો ત્યારે હતો ને? માજી પૂછે છે, એમના મધર છે, પૂછે છે કે ઈચ્છા ના ફળે અને દુઃખ થાય તો એનું શું? ઈચ્છા ફળે નહીં અને એનું દુઃખ થાય તો એનું શું? એમ શું થાય? દુઃખ લાગે ઈચ્છા ના ફળે તો. દુઃખ, દુઃખ તો બધું, દુઃખ તો વેદના છે ને. એ તો આવેલું સુખે થાય, દુઃખે થાય, બે ફળ છે ભોગવવાનો. સુખ આવતા સુખ ભોગવાનું, દુઃખ આવતા દુઃખ ભોગવાનું. એની ચોખટ કરી નાખવાની. આપણો જ હિસાબ ના ચોપડા નું આવે છે ને બધું. આપણા કર્મ નું ફળ છે સુખ દુઃખ વેદના બધી. જો સુખ નહીં ભોગવો, દુઃખ નહીં ભોગવવું પડે. સુખ તમે ભોગવશો ને, દુઃખ ભોગવવું નહીં પડે. પણ સુખ તો ભોગવો છો, ત્યારે દુઃખ ભોગવો જ પડે. આવું સરસ વિજ્ઞાન જરા ફરી સાંધી લો. એક જ અવતારમાં મુક્તિ આપે એવું વિજ્ઞાન. ઈચ્છા કરે. બીજી કઈ હરકત આવે છે? બેન કે છે જીવન તો જેવું ગયું એવું ગયું, પણ હવે મોત સારું આવે એના માટે શું કરવું? શું કરવું? મોત મૃત્યુ સારું આવે એના માટે શું કરવું? ચાલ્યું જીવન તો જેવું ગયું એવું, પણ હવે મૃત્યુ સારું આવે એના માટે શું કરવું? મૃત્યુ શું સારું આવે? સમાધિ મરણ થવાનું છે. આ જ્ઞાન સમાધિ મરણ નિરંતર જીવતા સમાધિ હોય તો પછી મરવતી વખત સમાધિ હોય ને, પછી મૃત્યુ સારું લાવવાનું હોય છે. એટલે એવું જીવતા જ સારું હોય તો મૃત્યુ વખતે બઉ સારું હોય. મૃત્યુ વખતે તો મૃત્યુ વખતે ભગવાન થઈ જાઓ. જીવતા સમાધિ હોય હેરતા ચાલતા સમાધિ હોય, મૃત્યુ વખતે હજુ જીવતા ક્યાં થઈ છે સમાધિ? હજુ જીવતા સમાધિ ક્યાં થઈ છે? બહુ માણસો થઈ છે. ના પણ એવું આ વિજ્ઞાન છે જીવતા સમાધિ. મૃત્યુ વખત ના તો બહુ હોય જ નહીં, નિરંતર સમાધિ જ હોય તો મૃત્યુ વખતે તો હોર જ જતો. આપડે તો ઘણા સમાધિ પૂર્વક સરસ મરણ થયા બધા બહુ જ. કમ્પ્લીટ આત્મરૂપ થઈ ગયા. પેલું પાછલું જ્ઞાન પોતાનું એરવી નાખે ને મિક્સર, તે એર મિક્સર થાય તારા ડખો થઈ જાય. આ જ્ઞાન માં કશું કોઈ જ્ઞાન નાખવા જેવું નથી. અક્રમ વિજ્ઞાન છે, તર્થ મોક્ષ આપનારું છે, માગે તે ફળ આપનારું છે. 24 તીર્થંકર નું વિજ્ઞાન છે. અવિરોધાભાસ સિદ્ધાંત રૂપે છે. કેવું? પણ પાસે તો પડવું છે થોડું ઘણું. 15 દાડે કે મહિના રીતે દર્શન કરવા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? માયા નો રોજ દર્શન કરી આખો દાડો. બીજું શું થાય બેન? ઈચ્છાનો વાંધો નહીં. અરે બીજું તમને શું? નબળાઈ શું ઉત્પન્ન થાય? બીજી ઈચ્છા એ નબળાઈ નથી. વૈરાગ્ય હજુ ક્યાં આવે છે? વૈરાગ્ય હજુ ક્યાં આવે છે? વૈરાગ લાવવાની જરૂર નથી. વૈરાગ તો આકરો વિજ્ઞાન ના હોય તારે વૈરાગ લાવવાનો. ક્ષમતા નથી રહેતી. વૈરાગ્ય હોય તો ક્ષમતા રહે ને. ક્ષમતા નથી રહેતી. વૈરાગ્ય હોય તો ક્ષમતા રહે ને. વૈરાગ્ય નથી રહેતો. અરે ક્ષમતા નથી રહેતી. વૈરાગ્ય હોય તો ક્ષમતા રહે ને. આપડા અક્રમ વિજ્ઞાન માં જ નથી. આવી બધી કલમો જ નથી. આવા હોય ને આવી કલમો જ નથી. આવી કલમ જ નથી. કોઈ કલમો નથી. વૈરાગ ની વાત નથી, વિતરાગ ની. આ તો વૈરાગ નહી, આ તો વિતદ્વેષ દશા છે. વૈરાગ તો નાની નાના છોકરા ને આવે, સાધુ સાધુ સંન્યાસીઓ ને આવે. આ તો વિતદ્વેષ વિતરાગ થવાનો નિશાની હતી. વિતદ્વેષ એ વિતદ્વેષ કેવી રીતે થવાય? થઈ ગયા છો હવે કેવું? આ તો થઈ ગયા છે. પછી હવે આવીને ચિંતા રાખીને બગાડ્યું હોય તો ફરી બેસજો. ફરી ના બગાડશો તો ફરી બેવાનું. પોતાનું દાપણ ના નાખશો. પોતાની સમજણ નાખવાની જરૂર નથી. આજ્ઞા જ પડવાની જરૂર છે. બાબા બેન સુધાર્થ પાસે રહે છે ને બધું? હોય ખાલી કરવું પડે ના પણ તે આ વ્યાકરણ વિજ્ઞાન છે માટે જરૂર નથી સમજ પડે ને તો જરૂર ક્રમિક માર્ગ માં બોધવીજ માર્ગ માં તમે જરૂર બોધવીજ હોય ને ત્યારે વૈરાગ ના હોય એટલે આ બધું ગમે જ નહીં અમારે રહેવાય બેહવાનું ઉભું રહેવાનું ગમે નહીં આ તો બધું મોહ બજાર કહેવાય આવી રૂમ માં તો ભગવાન ના રે મંદિર માં જરાક રૂમ મોહ વાળી ના હોય કેવી હોય ત્યાં આરસ ચડ્યા હોય તો છતાં ચાંદી ના પતરા ચડ્યો હોય પણ આવું મોહ ના હોય શું પણ છતાંય આપણે અહીંયા આપણું વિજ્ઞાન પહોંચી વળે એમ છે સમજ ને કેમ ગયે ભાઈ કોઈ વખત નતું આપે જ દેખ વૈરાગ વૈરાગ ના જઈ સંભાવ નિકાલ કરો છો નહીં કરતા સંભાવે નિકાલ કરવા માટે જ કહું છું કે છે નથી થતો શું થાય મારે મારે ગુસ્સો આવે દ્વેષ આવે ના ગુસ્સો દ્વેષ આવે તો નતો નથી ના એનો કહું છું તમે જુદા ગુસ્સો કરનાર જુદા તમે જુદા ગુસ્સો કરનાર જુદા શુદ્ધાત્મા ને ગુસ્સો હોય નઈ પણ ગુસ્સો તો થાય જ છે ને દાદા એ વખતે તો ગુસ્સો થાય જ છે પણ ગુસ્સો તો થાય છે જ ને થાય પણ કોને થાય છે શુદ્ધાત્મા થાય છે તમને શુદ્ધાત્મા પદ આપ્યું હતું તમને શુદ્ધાત્મા થી ખબર રહેતો નથી ખ્યાલમાં નહી તો ફરી બી લેવું પડશે ત્યાં તો બધું ઉડી ગયું નિકાલી બાબત રહી શું રહ્યું નિકાલી બાબત માં જે હોય જોયા કરવાનું આપડે બીજું કશું આપડે કરવાનું જ નથી આવે છે ને ખ્યાલમાં એટલે મોટો અવાજ થાય ને ત્યાર બધા એ થઈ જાય અસર થાય શું વાંધો ને પછી રહેશે કરું આપડે પછી તરત આવી જાય છે ને તરત આવી તરત જાય પણ પછી એ ઘડી તો તેમ જ થઈ ગયું પોતાના સ્વરૂપ નું ભાન છે એટલે નિરંતર ભાન રહ્યા જ કરે નિરંતર ભાન રહ્યા જ કરે શ્રીમદ રાજચંદ્ર નું પુસ્તક વાંચ્યું એમાં સૌભાગ્યભાઈ એમાં સૌભાગભાઈ ને બીજા જ્ઞાન આપ્યું તે નિરંતર ખ્યાલમાં કાકા નિરંતર ને લક્ષ્મણ જ રહ્યા કરે શું કે નહી તમારું કેમ ધ્યાન રહેશે એટલે જ્ઞાન જ પરિણામ પામે પહેલેથી નહીં પામ્યું પહેલેથી જ ઉડી ગયેલું ક્રોધ નો વાંધો નહીં ક્રોધ તમને ગમતું નથી ને ગમતું નથી ને એટલે તમે જુદા નથી ગમતું તે આત્મા અને ક્રોધ આપવું જ ગલબાનો એ નિર્જા થઈ રહ્યું છે શું થઈ રહ્યું નિર્જા ના થાય નહીં ભરી રે બેંક વ્યવહારમાં પણ દેખાવું જોઈએ ને વ્યવહારમાં પણ દેખાવું જોઈએ ને દેખાય ને બધું બધા બધા બધાને દેખાય આ છોકરા કઈ દેખાય, વ્યવહારમાં ચોખ્ખું દેખાય, બીજા બધા ના દેખાય, બીજા ધર્મ ના દેખાય, આ ચોખ્ખો દેખાય. બધે વ્યવહારમાં ના દેખાય છે જ્ઞાન, આ અક્રમ વિજ્ઞાન જ ને, તદ્દન વ્યવહારમાં દેખાય ચોખ્ખું ચોખ્ખું. સાત ત્રણ ત્રાસી હોલ માં સાંજે અમદાવાદ પાલડી. આખરે ચારિત્ર બહુ જવો જ જોઈએ ને, આખરે ચારિત્ર બહુ જવું જ રહ્યું છે. ચારિત્ર બહુ થઈ ગયું, આજે ફાઇલો એ ચારિત્ર બહુ જ છે. ફાઇલો નિકાલ થઈ ગયો એટલે ભૂલ ધોરણ થઈ ગયો, એટલે જવો જોઈએ એવું નહીં, કાઢવાનો નથી. જઈ જ રહ્યો છે, જઈ જ રહ્યો છે, બરોબર ને? સમજાયું બરોબર? બંધ કરવું હવે ફાઇલ. ભાઈ છોકરાઓ પોતાની પાસે રાખજો, મા બાપ ને વિનંતી. પછી કદાચ શું છે કે સત્સંગ બરાબર થાય, છોકરાઓ પોતાની પાસે બેસાડી દેજો, બે દો ખા. સુરેશ જાની શરીર શુદ્ધિ, મન શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ માટે સાધે કે દિનચર્યા કેવી ગોઠવી? શું કે છે? કોણ કે છે? સુરેશ જાની કે છે. હવે આ શરીર, મન અને ચિત્ત સુરેશભાઈનું એ ડિસ્પોઝ થઈ રહ્યું છે. તો ફરી બીજું પ્રપોઝ કરવું છે? હવે કંટાળ્યા કે છે ના, હવે તો કંટાળ્યા. હા તો ફરી પ્રપોઝ ના કરો. શુદ્ધિ શુદ્ધિ હવે શુદ્ધિ થઈ જ ગઈ. આ તમારે જોયા કરવાનું શું થાય છે? એ ડિસ્પોઝ થયેલું છે, ડિસ્પોઝ થયેલા જોયા કરવાનું. હા સમજ પડે. એટલે શુદ્ધિ કોને કરવાનું હોય? જેને આ અક્રમ વિજ્ઞાન લીધું ના હોય તેને શુદ્ધિ કરવાની, તેને મારી પાસે મોકલવો. આ જ્ઞાન જેને લીધું ના હોય તેને પ્રપોઝ કરવાનું અને ડિસ્પોઝ કરવાનું બંને હાથે છે. તમારું ડિસ્પોઝ એટલું જેવું હોય એવું, સમજ ને? એ પછી દાઢી વાળા હોય કે ના દાઢી વાળા હોય, ક્લીન સે હોય ના ક્લીન સે હોય, પણ એને ડિસ્પોઝ કરવાનું છે. તેવું જોયું ને, ભાડે આપી નહીં. એટલે તમારે આ વખતે પણ કોઈ અજવાળો માણસો બહારનો, અને એક એક મારે ચિત્ત શુદ્ધિ મન શુદ્ધિ કરવી જોઈએ, તો આપણે પાસે તેડી લાવો. એના જ્ઞાન ના આપ્યું હોય તો આપણે એને પણ બીજી રીતે આપીએ. દવાઓ બધી હોય છે, પણ તમારે આવા દવાની જરૂર નથી. બહુ દાડા પીધીઓ મશીન ભારે આપ્યો. બીજું પૂછવું છે શું હશે? બધો ખુલાસો થઈ ગયો છે. મંત્રોચ્ચાર જરૂર છે શું? આમ કરવાથી તે વ્યક્તિ નું ભલું થાય ખરું? આ બાબત માં પ્રકાશ આપો તે વિનંતી છે. જો આજના સમયમાં મૃત્યુ સમયે બિલકુલ શાંતિ મૂકી દેવી છે, અને કોઈ મહાન પુરુષ આવ્યો હોય, કોઈ મહાન પુરુષ હોય અને તેકડે આવી પડ્યા હોય, તો પેલાને જરા કે લોક કહે કે બાપજી આવ્યા છે, સુધા છે, અર્ધભણમાં આવે અને એ મંત્ર બતાવે તો એ વાંધો નહીં. પણ આ બીજા બધા બુમા બુમરા પડે છે ને, એથી તો ઘોંઘાટ ઉડતું દુઃખ થાય છે. આપ સમજ આવ્યું? એ વખતે કઈ પ્રક્રિયા ચાલી રહી છે? મૃત્યુ થયા ઉપર માણસ હોય ત્યારે કઈ પ્રક્રિયા ચાલી રહી છે? મૃત્યુ થયા ઉપર માણસ હોય તો એ વખતે એની કઈ પ્રક્રિયા ચાલુ હોય છે? એ એના આખી જિંદગી નું સર્વેયું જોતો હોય, તે કઈ સર્વેયું તપાસતો હોય તો ને, કઈ કઈ નફો કઈ કઈ ખોટ ગઈ શું શું થયું એ બધા સર્વેયા હોય. તે બધા તમે વાત કરો, નમો નમો ભગવતે વાસુદેવ, નમો શ્રી, કોઈ બાપો હોબળે તો ઉઠતું ફોન ને મુશ્કેલી થાય બિચાર. મોટા પડઘા પડે પાછળ એનું સર્વે જોતો હોય, આખી જિંદગી નું સર્વે તે કરી આવી ઉભું રહે. હવે એ વખતે જે પરિસ્થિતિ એની ભૂતકાળ, એ વ્યક્તિની પરિસ્થિતિ ભૂતકાળમાં જે હોય એ એની આગળ કરી આવે તો પછી એ વખતે મંત્રોચ્ચાર કરવાથી એ પરિસ્થિતિમાં કોઈ વિશ્વાસ થઈ શકે? એ વખત મૃત્યુ વખતે એના આખા જિંદગીના ભૂતકાળમાં જે થયું હોય એ જ પરિસ્થિતિ આવીને ઉભી રહે તો એ વખતે આવા મંત્રોચ્ચાર વગેરે કરવાથી એ પરિસ્થિતિમાં કઈ ફેરફાર થાય? કશો ફેરફાર ના થાય. એ ભાનમાં હોય એક એક તમે મંત્રો બોલો તો ફેરફાર થાય. એ ભાનમાં હોય એક એક તમે મંત્ર બોલો તો બોલવા જ જોઈએ, અને ભાનમાં ના હોય તો એ એમના સર્વેયું તપાસ કરવામાં પડ્યા છે. ત્યાં આગળ તમે બોલો તો ઉઠતું એમને મુશ્કેલી પડે. બાનમાં હોય ત્યાં સુધી એ કહે તો બોલો, નહીં તો એ કંટાળે તો એને એ ઘણા ગયા કરે છે તોય બસ બોલો. મુશ્કેલી નહીં મૂકવા દે, એ તો એક શેઠ હતા જૈન, અને ચાર છોકરાઓ હતા અને ત્રણ છોડ્યો, તે નાની છોકરી એકને પહેણાવવાની રહી ગઈ, બીજું પહેણી બધું તૈયાર થઈ ગયું. કેટલી સ્થિતિ છે, આખરી હતી 78 વર્ષ થયા હતા, છેલ્લી સ્થિતિ આવી ત્યાં સર્વૈવ આવ્યું, સર્વૈવ શું આવ્યું કે નાની છોકરી એકલી જ રહી ગઈ, બધું કામ બધું પતી ગયો, ચૂકતે થઈ ન છોકરી એકલી રહી ગઈ, એ છોકરી રહી ગઈ એમાં મુકામનો એમનો હિસાબ રાખે બધો, તન્મયાકાર થઈ ગયું. એટલે છોકરાઓ બધા ચાલો ચારા કદા હજી ગયા કે બાપા ને શું લાગ્યું છે, તે જોયું ને જાણે કે છોકરી ભાઈ બહેનામાં જીવ રહી ગયો છે. ત્યાં મોટા છોકરી કહ્યું બાપુજી નૌકાર માત્ર બોલો, અરે